શ્રી નારદ પુરાણ પૂર્વ ભાગ ભાગ પહેલો અધ્યાય 23 સંસ્કારોના નિયમ સંસ્કારોના નિયતકાલ બ્રહ્મચારીના ધર્મ અનધ્યાય તથા વેદાધ્યયનની આવશ્યકતાનું વર્ણન. શ્રી સનકજી કહે છે, હે મુનિશ્રેષ્ઠ, હવે હું વિશેષ રૂપે વર્ણ અને આશ્રમ સંબંધી આચાર અને વિધિનું વર્ણન કરું છું. તમે સાવધાન થઈને સાંભળો. જે સ્વધર્મનો ત્યાગ કરીને પરધર્મનું પાલન કરે છે તે પાખંડી છે. દ્વિજોના ગર્ભાધાન વગેરે સંસ્કાર વૈદિક મંત્રોક્ત વિધિથી કરવા જોઈએ. સ્ત્રીઓના સંસ્કાર યથાસમય મંત્ર વિના જ વિધિપૂર્વક કરવા જોઈએ. પ્રથમવાર ગર્ભાધાન તથા ચોથા માસમાં સીમંત કર્મ કરવું ઉત્તમ છે, અથવા તે છઠ્ઠા સાતમા કે આઠમા મહિને કરાવવું જોઈએ. પુત્રનો જન્મ થાય ત્યારે પિતાએ વસ્ત્ર સહિત સ્નાન કરીને સ્વસ્તિવાચક પૂર્વક નાંદી શ્રાદ્ધ તથા જાતકર્મ સંસ્કાર કરવા જોઈએ. પુત્ર જન્મના અવસર પર કરવામાં આવતું વૃદ્ધિ શ્રાદ્ધ સુવર્ણ અથવા રજત ચાંદીથી કરવું જોઈએ. સૂતક ઉતરી ગયા પછી પિતા મૌન રહીને આભ્યુદાયક શ્રાદ્ધ કર્યા પછી પુત્રના વિધિપૂર્વક નામકરણ સંસ્કાર કરવા જોઈએ. હે વિપ્રવર, જે સ્પષ્ટ ન હોય, જેનો કોઈ અર્થ થતો ન હોય, જેમાં વધારે ગુરુ અક્ષર આવતા હોય અથવા જેમાં અક્ષરોની સંખ્યા વિષમ થતી હોય, એવું નામ ન રાખવું. ત્રીજા વર્ષમાં ચૂડાકર્મ સંસ્કાર ઉત્તમ છે. જો તે સમયે ન થાય તો પાંચમા છઠ્ઠા સાતમા અથવા આઠમા વર્ષે પણ ગૃહ્ય સૂત્રમાં બતાવેલી વિધિ અનુસાર તેને સંપન્ન કરી લેવા જોઈએ. ગર્ભથી આઠમા વર્ષમાં અથવા જન્મથી આઠમા વર્ષમાં બ્રાહ્મણના ઉપનયન સંસ્કાર કરવા જોઈએ. વિદ્વાન પુરુષ 16મા વર્ષ સુધી ઉપનયનનો ગૌણ કાળ બતાવે છે. ગર્ભથી 11મા વર્ષમાં ક્ષત્રિયના ઉપનયનનો મુખ્ય સમય છે. તેના માટે 22મા વર્ષ સુધી ગૌણ કાળ નિશ્ચિત કરે છે. ગર્ભથી 12 વર્ષમાં વૈશ્યના ઉપનયન સંસ્કાર ઉચિત માનવામાં આવ્યા છે. તેના માટે 24 વર્ષ સુધી ગૌણ કાળ બતાવ્યો છે. બ્રાહ્મણની મેખલા, મુંજની અને ક્ષત્રિયની મેખલા ધનુષ્યની પ્રત્યંચાથી બનેલી સૂતરની તથા વેશ્યની મેખલા ઘેટાના ઊનથી બનેલી હોય છે. બ્રાહ્મણને માટે પલાશ એટલે ખાખરાનો અને ક્ષત્રિયોને માટે ગુલર ઉમરડાનો તથા વેશ્યને માટે બલિનો દંડ હોવો જોઈએ. દંડ કહેતા એક લાકડી. બ્રાહ્મણનો દંડ માથાના કેસ સુધીનો, ક્ષત્રિયનો લલાટની બરાબરી અને વેશ્યના દંડની લંબાઈ નાસિકાના અગ્રભાગ સુધીની હોવી જોઈએ. બ્રાહ્મણ વગેરે બ્રહ્મચારીઓને માટે ક્રમશઃ ગેરુઆ, લાલ અને પીળા રંગનું વસ્ત્ર હોવું જોઈએ. હે વિપ્રવર, જેના ઉપનયન સંસ્કાર કરવામાં આવ્યા હોય તે દ્વિજ ગુરુની સેવામાં તત્પર રહે અને જ્યાં સુધી વેદાધ્યાન સમાપ્ત ન થઈ જાય ત્યાં સુધી ગુરુના ઘરમાં જ નિવાસ કરે. હે મુનિશ્વર, બ્રહ્મચારી પ્રાતઃકાળે સ્નાન કરે અને દરરોજ ગુરુને માટે સમિધા, દર્ભ અને ફળ વગેરે લઈ આવે. હે મુનિશ્રેષ્ઠ, યજ્ઞોપવિત મૃગચર્મ અથવા દંડ જ્યારે નષ્ટ થવા અથવા અપવિત્ર થઈ જાય તો મંત્રથી નવું યજ્ઞોપવિત વગેરે ધારણ કરીને નષ્ટ ભ્રષ્ટ થયેલા જૂના યજ્ઞોપવિત વગેરેને જળમાં પધરાવી દેવા. બ્રહ્મચારીને માટે માત્ર ભિક્ષાના અન્ન દ્વારા જીવન નિર્વાહ કરવાનું વિધાન છે. તેણે મન ઇન્દ્રિયોને સંયમમાં રાખીને ક્ષત્રિય પુરુષના ઘરેથી ભિક્ષા લાવી. ભિક્ષા માગે ત્યારે બ્રાહ્મણ વાક્યના અધિમાં, ક્ષત્રિય વાક્યના મધ્યમાં અને વૈશ્ય વાક્યના અંતમાં ભવત શબ્દનો પ્રયોગ કરે. જેમ કે બ્રાહ્મણ, ભવતી ભિક્ષામ દેહી, પૂજનીય દેવી મને ભિક્ષા આપો. ક્ષત્રિય, ભિક્ષામ ભવતી મે દેહી, અને વૈશ્ય, ભિક્ષામ મે દેહી ભવતી કહેવું. જીતેન્દ્રિય બ્રહ્મચારી પ્રતિદિન સાયંકાળ અને પ્રાતઃકાળ શાસ્ત્રીય વિધિ પ્રમાણે અગ્નિહોત્ર, બ્રહ્મયજ્ઞ તથા તર્પણ કરે. જે અગ્નિહોત્રનો પરિત્યાગ કરે છે તેને વિદ્વાન પુરુષ પતિત કહે છે. બ્રહ્મયજ્ઞથી રહિત બ્રહ્મચારી બ્રહ્મહત્યારો કહેવાય છે. તેણે દરરોજ દેવતાની પૂજા અને ગુરુની ઉત્તમ સેવા કરવી. બ્રહ્મચારીએ નિયમિત ભિક્ષાનું અન્ન જ ખાવું જોઈએ. તે કદીએ એક ઘરનું અન્ન ન ખાય. તે ઇન્દ્રિયોને વશમાં રાખીને શ્રેષ્ઠ બ્રાહ્મણોના ઘેરથી લાવીને ગુરુને સમર્પિત કરી દે અને તેમની આજ્ઞાથી મૌન રહીને ભોજન કરે. બ્રહ્મચારી મદિરા, માંસ, સ્ત્રી, નમક, પાન, દાંતણ ઉચ્છિષ્ટ ભોજન, દિવસે સૂવું તથા છત્રી વગેરેનો ત્યાગ કરે. પાદુકા, ચંદન, માળા, અનુલેપન, જલક્રીડા, નૃત્ય, ગીત વાદ્ય, પરનિંદા, બીજાઓને સતાવવું, નિરર્થક વાર્તાલાપ કરવો, મેં સાંજવી, પાખંડી લોકોનો સાથ કરવો અને શુદ્રોની સંગતિમાં રહેવું વગેરેનો બ્રહ્મચારીએ ત્યાગ કરવો. વૃદ્ધ પુરુષોને ક્રમશઃ પ્રણામ કરવા. વૃદ્ધ ત્રણ પ્રકારના હોય છે, જ્ઞાનવૃદ્ધ, તપોવૃદ્ધ અને વયોવૃદ્ધ. જે ગુરુ વેદ શાસ્ત્રોના ઉપદેશથી આધ્યાત્મિક વગેરે દુઃખોનું નિવારણ કરે છે તેમને પ્રથમ પ્રણામ કરવા. પ્રણામ કરે ત્યારે દ્વિજ બાળક હું અમુક છું આ પ્રમાણે પોતાનો પરિચય પણ આપે. બ્રાહ્મણે કદી ક્ષત્રિય વગેરેને પ્રણામ ન કરવા. જે નાસ્તિક, ધર્મ મર્યાદાને તોડનાર, કૃતજ્ઞ ગ્રામ પુરોહિત, ચોર અને શક હોય કે બ્રાહ્મણ હોય તો પણ પ્રણામ કરવા નહીં. પાખંડી, પતિત, સંસ્કાર ભ્રષ્ટ, જ્યોતિષી તથા પાતકોને પ્રણામ ન કરવા. પાગલ, સઠ, ધૃત, દોડી રહેલો, અપવિત્ર, માથામાં તેલ લગાવ્યું હોય તથા મંત્ર જપ કરતા પુરુષને પણ પ્રણામ ન કરવા. જે ઝઘડો કરનાર અને ક્રોધી હોય, ઉલટી કરી રહ્યો હોય, પાણીમાં ઊભો હોય, હાથમાં ભિક્ષાનું અન્ન લીધેલું હોય અને સૂઈ રહ્યો હોય તેને પણ પ્રણામ કરવા નહીં. સ્ત્રીઓમાં જે પતિની હત્યા કરનારી, રજસ્વલા, સુવાવડી, પરપુરુષ સાથે સંબંધ રાખનારી, ગર્ભપાત કરનારી, કૃતજ્ઞ અને ક્રોધી હોય તેને કદી પ્રણામ ન કરવા. સભા, યજ્ઞશાળા અને દેવ મંદિરમાં પણ એક એક વ્યક્તિને માટે કરવામાં આવતા નમસ્કાર પૂર્વના પુણ્યનો નાશ કરે છે. શ્રાદ્ધ, વ્રત, દાન, દેવ પૂજા, યજ્ઞ અને તર્પણ કરી રહેલા પુરુષને પ્રણામ ન કરવા. કેમ કે પ્રણામ કરવાથી જે શાસ્ત્રીય વિધિથી આશીર્વાદ ન આપી શકે તે પ્રણામ કરવા યોગ્ય નથી. બુદ્ધિમાન શિષ્ય બંને પગ ધોઈને આચમન કરીને સદા ગુરુની સામે બેસવું અને તેમના ચરણ પકડીને નમસ્કાર કરવા. પછી અધ્યયન કરવું. અષ્ટમી, ચતુર્દશી, પ્રતિપદા, અમાવસ્યા, પૂર્ણિમા, મહાભારણી, ભરણી નક્ષત્રના યોગથી થનારું પર્વ વિશેષ, શ્રવણયુક્ત દ્વાદશી, પિતૃપક્ષની બીજ, માઘ શુક્લા સપ્તમી, આશ્વિન શુક્લા નવમી, આ તિથિઓમાં તથા કોઈ ક્ષત્રિય વિદ્વાન આપણા ઘેર આવે ત્યારે અધ્યયન બંધ રાખવું જોઈએ. જે દિવસે કોઈ શ્રેષ્ઠ બ્રાહ્મણનો સ્વાગત સત્કાર કરવામાં આવ્યો હોય અથવા કોઈની સાથે ક્લેશ વધી ગયો હોય તે દિવસે પણ અધ્યયન ન કરવું. હે દેવર્ષે, સંધ્યાને સમય ક સમયે મેઘની ગર્જના થાય, ક સમયે વરસાદ પડે તો, ઉલ્કાપાત તથા વ્રજપાત થાય તો, પોતાના દ્વારા કોઈ બ્રાહ્મણનું અપમાન થઈ જાય તો, મનવાદી તિથિઓ આવે ત્યારે તથા યુગાદી ચાર તિથિઓ હોય ત્યારે સર્વ કર્મોની ફળની ઈચ્છા રાખનાર કોઈ પણ દ્વિજ અધ્યયન ન કરે. વૈશાખ સુદ ત્રીજ, ભાદ્ર કૃષ્ણ તેરસ, કાર્તક શુક્લ નોમ તથા માઘ પૂર્ણિમા આ તિથિઓ યુગાદી છે. એમાં જે દાન આપવામાં આવે છે તેના પુણ્યને એ અક્ષય કરી દે છે. તૃતીયા માધવે, શુક્લા ભાદ્રે, કૃષ્ણા ત્રયોદશી, કાર્તિકે નવમી, શુદ્ધા માઘે પંચદશી તિથિ. એતા યુગાદા કતિથા દતસ્યા ક્ષયકારિકા. નારદ પુરાણ પૂર્વ ભાગ એક અધ્યાય 25, શ્લોક સંખ્યા 50-51. સ્કંદ પુરાણ મુજબ ભિન્ન ભિન્ન યુગની આદિતિથિ આ પ્રમાણે છે. કાર્તક શુદ્ધ નોમ સતયુગની, વૈશાખ શુદ્ધ સિદ્ધ ત્રીજ તેતાયુગની, માઘ પૂર્ણિમા દ્વાપરની અને ભાદ્રપદ કૃષ્ણા તેરસ કળિયુગની આદિતિથિ છે. હે નારદજી, આસો શુદ્ધ નોમ, કાર્તક શુદ્ધ બારસ, ચૈત્ર તથા ભાદ્રપદ મહિનાની ત્રીજ, અષાઢ શુદ્ધ દસમ, માઘ શુદ્ધ સાતમ, શ્રાવણ વદ આઠમ, અષાઢ શુદ્ધ પૂર્ણિમા, ફાગણની અમાવસ્યા, પોષ શુદ્ધ એકાદશી તથા કાર્તક, ફાગણ, ચૈત્ર અને જેઠ મહિનાની પૂર્ણિમા તિથિઓ આ મન્વંતરની આદિ તિથિઓ બતાવવામાં આવી છે, જે દાનના પુણ્યને અક્ષય બનાવનારી છે. અશ્વયુ ક શુક્લ નવમી, કાર્તિકે દ્વાદશી સીતા, તૃતીયા ચૈત્ર માસસ્ય તથા ભાદ્રપદસ્ય ચ અષાઢા શુક્લ દશમી, સીતા માઘસ્ય સપ્તમી, શ્રાવણશ્યાષ્ટમી, કૃષ્ણા તથા સાઢી ચ પૂર્ણિમા, ફાલ્ગુનસ્ય તમાવાસ્યા, પોષસ્ય કાદશી સીતા, કાર્તિકે ફાલ્ગુની ચૈત્રી જયેષ્ઠી પંચદશી સીતા મન્વાદય સમાખ્યાતા દત્ત સાક્ષય કારિકા. નારદ પુરાણ પૂર્વ ભાગ, ભાગ પહેલો અધ્યાય 25 શ્લોક સંખ્યા 51-55. સ્કંદ પુરાણમાં પણ મનવાદી તિથિઓનો પાઠ આવો જ છે, માત્ર શ્લોકોના ક્રમમાં થોડું અંતર છે. દ્વિજો એ મનવાદી અને યુગાદી તિથિઓમાં શ્રાદ્ધ કરવું જોઈએ. શ્રાદ્ધનું નિમંત્રણ થઈ ગયા પછી ચંદ્રગ્રહણ અને સૂર્યગ્રહણના દિવસે, ઉત્તરાયણ અને દક્ષિણાયનની શરૂઆતના દિવસે, ભૂકંપ થાય ત્યારે અને વાદળોના કારણે અંધારું થઈ જાય ત્યારે કદી અધ્યયન ન કરવું. હે નારદજી, આ બધા અનાધ્યાયોમાં જે અધ્યયન કરે છે તે મૂળ પુરુષોની સંતતિ, બુદ્ધિ, યશ, લક્ષ્મી, આયુ, બળ તથા આરોગ્યનો સાક્ષાત યમરાજ નાશ કરે છે. જે અનધ્યન કાળમાં અધ્યયન કરે છે તેને બ્રહ્મહત્યારો સમજવો જોઈએ. જે બ્રાહ્મણ વેદશાસ્ત્રનું અધ્યયન ન કરીને અન્ય કર્મોમાં પરિશ્રમ કરે છે તેને શુદ્ર જેવો સમજવો જોઈએ. તે નરકનો પ્રિય અતિથિ છે. વેદાધ્યયન રહિત બ્રાહ્મણના નિત્ય નૈમિતિક કામ્ય તથા બીજા જે વૈદિક કર્મ છે તે બધા નિષ્ફળ થાય છે. ભગવાન વિષ્ણુ શબ્દ બ્રહ્મમય છે અને વેદ સાક્ષાત શ્રી હરિનું સ્વરૂપ છે. જે બ્રાહ્મણ વેદોનું અધ્યયન કરે છે તે સંપૂર્ણ કામનાઓને પ્રાપ્ત કરી લે છે. નારદ પુરાણ પૂર્વ ભાગ, ભાગ એક, અધ્યાય 23 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.